શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 12 તળાવ અને તુલસી વગેરેનો મહિમા, ભગવાન વિષ્ણુ અને શિવના સ્નાન પૂજનનું મહત્વ તથા વિવિધ દાનો તથા દેવ મંદિરમાં સેવા કરવાનું મહાત્મય. ધર્મરાજ કહે છે, હે રાજન, કાસાર એટલે કે કાચું તળાવ બનાવવાનું, તળાવ બનાવવા કરતાં અડધું ફળ મળે છે. કૂવા બનાવવાથી ચતુર્થાંશ ફળ સમજવું જોઈએ. વાવડી બનાવવાનું કમળોથી ભરેલા સરોવર જેટલું પુણ્ય મળે છે. હે ભૂપાલ, નહેર કાઢવાથી વાવડી કરતાં 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. ધનવાન વ્યક્તિ પથ્થરનું મંદિર કે તળાવ બનાવે અને ગરીબ માણસ માટીથી બનાવે તો તે બંનેનું સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ બ્રહ્માજીનું કથન છે. ધનવાન વ્યક્તિ એક નગરનું દાન કરે ને ગરીબ એક હાથ જમીન આપે, આ બંને દાનનું સમાન ફળ છે એવું વેદવેતા પુરુષ કહે છે. જે ધનવાન પુરુષ ઉત્તમ ફળના સાધનભૂત તળાવનું નિર્માણ કરે છે અને ગરીબ એક કૂવો બનાવડાવે છે તે બંનેનું પુણ્ય સમાન છે. જે અનેક પ્રાણીઓનો ઉપકાર કરનાર આશ્રમ અથવા ધર્મશાળા બનાવડાવે છે તે 3 પેઢીઓ સહિત બ્રહ્મલોકમાં જાય છે. હે રાજન, ગાય કે બ્રાહ્મણ અથવા કોઈ પણ જીવ અડધી ક્ષણ તે આશ્રમની છાયામાં સ્થિત થાય છે, તે તેના બનાવનારને સ્વર્ગમાં પહોંચાડે છે. હે રાજન, જે બગીચા લગાવે, દેવ મંદિર બનાવડાવે, તળાવ ખોદાવે અથવા ગામ વસાવે છે તે ભગવાન વિષ્ણુની સાથે પૂજાય છે. જે તુલસીના મૂળની માટીથી, ગોપીચંદનથી, ચિત્રકૂટની માટીથી અથવા ગંગાજીની માટીથી ઉર્ધ્વપુંડ તિલક કરે છે તેને પ્રાપ્ત થનારા પુણ્યફળનું વર્ણન સાંભળો. તે શ્રેષ્ઠ વિમાન પર બેસીને ગંધર્વ અને અપ્સરાઓના સમૂહ દ્વારા પોતાની યશગાથા સાંભળતો રહીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદ ભોગવે છે. જે તુલસીના છોડ પર અથેળીમાં રહે તેટલું પણ પાણી નાખે છે તે ક્ષીરસાગર નિવાસી ભગવાન વિષ્ણુની સાથે ત્યાં સુધી નિવાસ કરે છે જ્યાં સુધી ચંદ્રમા અને તારા રહે છે. ત્યાર પછી તે વિષ્ણુમાં લીન થાય છે. જે બ્રાહ્મણોને કોમળ તુલસીદળ અર્પણ કરે છે તે 3 પેઢીઓની સાથે બ્રહ્મલોકમાં જાય છે. જે તુલસીના રક્ષણ માટે કાંટાની વાડ અથવા કોટ બનાવડાવે છે તે પણ 21 પેઢીઓ સાથે ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે. હે નરેશ્વર, જે તુલસીના કોમળ પાનથી ભગવાન વિષ્ણુના ચરણોની પૂજા કરે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. તેનું ત્યાંથી કદી પુનરાગમન થતું નથી. પુષ્પ તથા ચંદનના જળથી ભગવાન ગોવિંદને ભક્તિપૂર્વક સ્નાન કરાવીને મનુષ્ય વિષ્ણુધામમાં જાય છે. જે કપડાથી ગાળેલા જળ દ્વારા ભગવાન લક્ષ્મીપતિને સ્નાન કરાવે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સાથે સુખથી નિવાસ કરે છે. જે સૂર્ય સંક્રાંતિના દિવસે દૂધ વગેરેથી શ્રીહરિને નવડાવે છે તે 21 પેઢીઓ સાથે વિષ્ણુલોકમાં વાસ કરે છે. શુક્લ પક્ષમાં ચતુર્દશી, અષ્ટમી, પૂર્ણિમા, એકાદશી, રવિવાર, દ્વાદશી, પાંચમ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, મનવાદી તિથિ, યુગાદી તિથિ, સૂર્યના અડધા ઉદયના સમયે, સૂર્ય પુષ્ય નક્ષત્ર પર હોય તે સમયે, રોહિણી અને બુધના યોગમાં, શનિ અને રોહિણી તથા મંગળ અને અશ્વિનીના યોગમાં, શનિ અશ્વિની, બુધ અશ્વિની, શુક્ર રેવતી યોગ, બુધ અનુરાધા, શ્રવણ સૂર્ય, સોમવાર શ્રવણ, હસ્ત બૃહસ્પતિ, બુધ અષ્ટમી તથા બુધ તથા અષાઢાના યોગમાં તથા અન્ય પવિત્ર દિવસોમાં જે મનુષ્ય શાંતચિત્ત, પવિત્ર અને મૌન રહીને દૂધ, દહીં, ઘી અને મધ દ્વારા વિષ્ણુને સ્નાન કરાવે છે તેને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન સાંભળો. તે સર્વે પાપોથી છૂટીને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને 21 પેઢીઓ સહિત વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. હે રાજન, પછી ત્યાં જ જ્ઞાન પ્રાપ્ત કરીને તે પુનરાવૃત્તિ રહિત યોગીઓને માટે પણ દુર્લભ હરિનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. હે ભૂપતિ, જે કૃષ્ણ પક્ષમાં ચતુર્દશી તિથિ અને સોમવારના દિવસે ભગવાન શંકરને દૂધથી સ્નાન કરાવે છે તે શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. અષ્ટમી અથવા સોમવારે ભક્તિપૂર્વક નારિયેળના જળથી ભગવાન શિવને સ્નાન કરાવીને મનુષ્ય શિવ સાયુજ્યનો અનુભવ કરે છે. હે ભૂપતિ, શુક્લ પક્ષની ચતુર્દશી અથવા અષ્ટમીના દિવસે ઘી અને મધ દ્વારા ભગવાન શિવને સ્નાન કરાવીને મનુષ્ય તેમનું સારૂપ્ય પ્રાપ્ત કરે છે. તલના તેલથી ભગવાન વિષ્ણુ અથવા શિવને સ્નાન કરાવીને મનુષ્ય 7 પેઢીઓ સહિત તેમનું સારૂપ્ય પ્રાપ્ત કરે છે. જે શિવને ભક્તિપૂર્વક શેરડીના રસથી સ્નાન કરાવે છે તે સાત પેઢીઓ સાથે એક કલ્પ સુધી ભગવાન શિવના લોકમાં નિવાસ કરે છે, પછી શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. હે નરેશ, એકાદશીના દિવસે સુગંધી ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરીને મનુષ્ય 10,000 જન્મના પાપોથી છૂટી જાય છે અને તેમના પરમધામને પ્રાપ્ત કરી લે છે. હે મહારાજ, ચંપાના ફૂલોથી ભગવાન વિષ્ણુની અને આંકડાના ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરીને મનુષ્ય ક્રમશઃ બંનેનું સાલોક્ય પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન શંકર અથવા વિષ્ણુને ધૂપ કરે ત્યારે ઘીમાં ગુગળ મિલાવીને ધૂપ અર્પણ કરે તો તે બધા પાપોથી છૂટી જાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે ભગવાન વિષ્ણુ અથવા શંકરને તલના તેલના દીવાનું દાન કરે છે તેની સમસ્ત કામનાઓ સિદ્ધ થઈ જાય છે. જે ભગવાન શિવ અથવા વિષ્ણુને ઘીના દીવો અર્પણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે જે અભિષ્ટ પદાર્થો છે તે બધા બ્રાહ્મણને દાન કરી દે એવો મનુષ્ય પુનર્જન્મ રહિત એવા ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. અન્ન અને જળ સમાન ન બીજું કોઈ દાન થયું છે ન થશે. અન્નદાન કરનાર પ્રાણદાતા કહેવાય છે અને જે પ્રાણદાતા છે તે બધું જ આપવાવાળા છે. હે નૃપશ્રેષ્ઠ, તેથી અન્નદાન કરનાર મનુષ્યને સંપૂર્ણ દાનોનું ફળ મળે છે. જળદાન તત્કાળ સંતુષ્ટ કરનારું છે. હે નૃપશ્રેષ્ઠ, તેથી બ્રહ્મવાદી મનુષ્યોએ જળદાનથી અન્નદાનને શ્રેષ્ઠ કહ્યું છે. મહાપાતક અથવા ઉપપાતકોથી યુક્ત મનુષ્ય પણ જો જળદાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ બ્રહ્માજીનું કથન છે. શરીર અન્નથી ઉત્પન્ન થાય છે, પ્રાણોને પણ અન્ન આધારિત જ મનાય છે, અન્ન આધારિત જ મનાય છે. તેથી હે પૃથ્વીપતે, જે અન્નદાન આપે છે તેને પ્રાણદાતા સમજવો જોઈએ. કેમ કે જે તૃપ્તિકારક દાન છે તે બધા સમસ્ત મનોવાંછિત ફળ આપનારા છે. તેથી હે ભૂપાલ, આ પૃથ્વી પર અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી. જે દરિદ્ર અથવા રોગી મનુષ્યની રક્ષા કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેની સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરી દે છે. જે મન વાણી અને ક્રિયા દ્વારા રોગોની રક્ષા કરે છે તે સર્વ પાપોથી છૂટીને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. હે મહિપાલ, જે બ્રાહ્મણને નિવાસસ્થાન આપે છે તેના પર પ્રસન્ન થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુ તેને પોતાનો લોક આપે છે. જે બ્રહ્મવેતા બ્રાહ્મણને દુધાળ ગાયનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે, તથા જે વેદવેતા બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્ર સ્વરૂપ થઈ જાય છે. જે ભયભીત પુરુષને અભયદાન આપે છે, હે રાજન, તેના પુણ્યફળનું યથાર્થ વર્ણન કરું છું, સાંભળો. એક બાજુ તો પૂર્ણરૂપે દક્ષિણા આપીને સંપન્ન કરેલા બધા યજ્ઞો છે અને બીજી બાજુ ભયભીત મનુષ્યની પ્રાણરક્ષા, આ બંને સમાન છે. હે મહિપાલ, જે ભયભીત બ્રાહ્મણની રક્ષા કરે છે તેણે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષા લઈ લીધી. વસ્ત્રદાન કરનાર રુદ્રલોકમાં અને કન્યાદાન કરનાર બ્રહ્મલોકમાં જાય છે. હે ભૂપતિ, કાર્તક અથવા અષાઢની પૂર્ણિમાના દિવસે જે માનવ ભગવાન શિવની પ્રસન્નતા માટે વૃક્ષોત્સર્ગ કર્મ કરે છે તેનું ફળ સાંભળો. તે સાત જન્મોના પાપોથી મુક્ત થઈને રુદ્રનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે. હે નૃપશ્રેષ્ઠ, જે પાડા પર શિવલિંગ અંકિત કરીને છોડી દે છે તેને કદી યમયાતના પ્રાપ્ત થતી નથી. હે નૃપસતમ, જે યથાશક્તિ તાંબુલનું દાન કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેને આયુ, યશ અને લક્ષ્મી પ્રદાન કરે છે. દૂધ, દહીં, ઘી અને મધનું દાન કરનાર મનુષ્ય 10,000 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે નૃપોત્તમ, શેરડીનું દાન કરનાર મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે. ગંધ તથા પવિત્ર ફળ આપનાર પુરુષ પણ બ્રહ્મધામમાં જાય છે. ગોળ અને શેરડીનો રસ આપનાર મનુષ્ય ક્ષીરસાગરને પ્રાપ્ત થાય છે. વિદ્યાદાન કરવાથી મનુષ્યને ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યાદાન, ભૂમિદાન અને ગોદાન આ ઉત્તમ ઉત્તમ ત્રણ દાન ક્રમશઃ જપ, ખેડવા વાવવાની સુવિધા અને દૂધ દોહવાના કારણે નરકમાંથી ઉદ્ધાર કરનારા છે. હે નૃપોત્તમ, બધા દાનોમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વિદ્યાદાનથી મનુષ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. ઈંધણનું દાન કરવાથી મનુષ્યને ઉપપાતકોથી છુટકારો મળે છે. શાલિગ્રામ શિલાનું દાન મહાદાન છે. તેનું દાન કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. શિવલિંગનું દાન પણ એવું જ માનવામાં આવે છે. હે પ્રભુ, જે મનુષ્ય શ્રેષ્ઠ પુરુષોને ઘરનું દાન કરે છે, હે રાજન, તેને ગંગા સ્નાનનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે રત્નયુક્ત સુવર્ણનું દાન કરે છે, જે ભોગ અને મોક્ષ બંનેને પ્રાપ્ત કરી લે છે, કેમ કે સુવર્ણદાનને મહાદાન માનવામાં આવ્યું છે. માણક્યનું દાન કરવાથી મનુષ્ય પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે. વજ્ર મણીના દાનથી માનવ ધ્રુવલોકમાં જાય છે. મૂંગાનું દાન કરવાથી સ્વર્ગ અને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. વાહન આપવાથી તથા મુક્તાદાન કરવાથી દાતાને ચંદ્રલોક પ્રાપ્ત થાય છે. વેદુરી અને પદ્મરાગ મણીના દાનથી મનુષ્ય રુદ્રલોકમાં જાય છે. પદ્મરાગ મણીના દાનથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે. હે રાજન, ઘોડાનું દાન આપવાથી દીર્ઘકાળ સુધી અશ્વિની કુમારોના સમીપે સ્થાન મળે છે. હાથી દાન મહાદાન છે, તેનાથી મનુષ્યની સર્વકામનાઓ સિદ્ધ થઈ જાય છે. વાહનનું દાન કરવાથી મનુષ્ય સ્વર્ગીય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. ભેષ આપનારનું અપમૃત્યુ થતું નથી. ગાયોને ઘાસ નાખવાથી રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. હે મહિપતે, મીઠાનું દાન કરનાર વરુણલોકમાં જાય છે. જે પોતાના આશ્રમોચિત આચારના પાલનમાં સંલગ્ન સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં તત્પર તથા દંભ અને અસૂયા રહિત છે, તેઓ બ્રહ્મલોકમાં જાય છે. જેઓ વિતરાગ અને ઈર્ષા રહિત હોય છે, તે બીજાઓને પરમાર્થનો ઉપદેશ આપે છે અને સ્વયં પણ ભગવાનના ચરણોની આરાધનામાં વ્યસ્ત રહે છે, તે વૈકુંઠ ધામમાં જાય છે. જેઓ સત્સંગમાં આનંદિત થાય છે, સત્કર્મમાં સદા ઉદ્યત રહે છે અને બીજાઓને અપવાદથી મોઢું ફેરવી લે છે, તેઓ વિષ્ણુધામમાં જાય છે. જે સદા બ્રાહ્મણો અને ગાયોના હિતમાં લાગ્યા રહે છે અને પરસ્ત્રીનો સંગ કરતા નથી, તે યમલોકના દર્શન કરતા નથી. જેમણે ઇન્દ્રિયો અને આહારને જીતી લીધા છે, જેઓ ગાયો પ્રત્યે ક્ષમાભાવ રાખે છે અને સુશીલ છે, તથા જે બ્રાહ્મણો પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે છે, તેઓ વૈકુંઠમાં જાય છે. જે અગ્નિનું સેવન કરવાવાળા ગુરુસેવક પુરુષ છે તથા જે પતિની સેવામાં તત્પર રહેનારી સ્ત્રીઓ છે, તેઓ કદી જન્મ મરણરૂપી સંસારમાં પડતી નથી. જે સદા દેવ પૂજામાં તત્પર તપત્તર અથવા તો તત્પર હરિનામનું સ્મરણ લેનારા તથા દાન ન લેનારા છે, તે પરમપદને પ્રાપ્ત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે બ્રાહ્મણના બિનવારસી અનાથ સૌનો અગ્નિ સંસ્કાર કરે છે, તેમને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હે રાજન, જે પ્રજારહિત શિવલિંગનું પત્ર પુષ્પ ફળ દ્વારા અથવા જળથી પૂજન કરે છે, તેનું ફળ સાંભળો, તે વિમાન પર બેસીને ભગવાન શિવની સમીપ જાય છે. હે રાજન, જે ભક્ષ્ય ભોજ્ય અને ફળો દ્વારા નિર્જન સ્થાનમાં સ્થિત શિવલિંગનું પૂજન કરે છે, તે પુનરાવૃત્તિ રહિત શિવ સાયુજ્યને પ્રાપ્ત કરે છે. હે સૂર્યવંશી ભગીરથ, જે પૂજારહિત વિષ્ણુ પ્રતિમાનું જળથી પૂજન કરે છે, તેને વિષ્ણુનું સાલુક્ય પ્રાપ્ત થાય છે. હે રાજન, જે દેવાલયમાં જઈ ત્યાંની ભૂમિને જળથી સિંચે છે, તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. જે દેવ મંદિરની ભૂમિને ચંદન મિશ્રિત જળથી સિંચે છે, તેને હજારો કલ્પ સુધી તે દેવતાના સમીપમાં સ્થાન મળે છે. જે મનુષ્ય ચૂનાથી દેવ મંદિરને ઘોળાવે છે અથવા તેમાં સ્વસ્તિક વગેરે ચિહ્ન બનાવે છે, ધોળાવે છે અથવા તેમાં સ્વસ્તિક વગેરે ચિહ્ન બનાવે છે, તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભગવાન વિષ્ણુ કે શંકરની સમીપ અખંડ દીપની વ્યવસ્થા કરે છે, તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે દેવીના મંદિરની એક વાર, સૂર્યમંદિરની સાત વાર, ગણેશ મંદિરની ત્રણ વાર અને વિષ્ણુ મંદિરની ચાર વાર પરિક્રમા કરે છે, તે તેમના ધામમાં જઈને લાખો યુગો સુધી સુખ ભોગવે છે. જે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ ગાય અને બ્રાહ્મણની પ્રદક્ષિણા કરે છે, તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે કાશીમાં ભગવાન શિવલિંગનું પૂજન કરીને પ્રણામ કરે છે, તેના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. જેનો સંસારમાં ફરી જન્મ થતો નથી, જે વિધિપૂર્વક ભગવાન શંકરની દક્ષિણ અને વામ પ્રદક્ષિણા કરે છે, તે મનુષ્ય તેમની કૃપાથી સ્વર્ગથી નીચે આવતો નથી. જે રોગ શોક રહિત ભગવાન નારાયણની સ્તોત્રો દ્વારા સ્તુતિ કરે છે, તેના મનની સઘળી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. જે ભક્તિભાવ સાથે દેવ મંદિરમાં નૃત્ય ગાન કરે છે, તે રુદ્રલોકમાં જઈને મોક્ષનો અધિકારી થાય છે. જે લોકો દેવ મંદિરમાં વાજિંત્રો વગાડે છે, તેઓ હંસયુક્ત વિમાન પર આરૂઢ થઈને બ્રહ્માજીના ધામમાં જાય છે. જે લોકો મંદિરમાં કરતાલ વગાડે છે, તે બધા પાપોથી મુક્ત થઈને 10,000 યુગો પર્યંત વિમાનચારી થાય છે. જે લોકો ભેરી મૃદંગ વગેરે વાજિંત્રો દ્વારા દેવેશ્વર શિવને પ્રસન્ન કરે છે, તેમને પ્રાપ્ત થનારા પુણ્યફળને સાંભળો, તેઓ સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરીને સ્વર્ગલોકમાં જઈને 5 કલ્પો સુધી સુખ ભોગવે છે. જે મનુષ્ય દેવ મંદિરમાં શંખધ્વનિ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સાથે સુખ ભોગવે છે. જે ભગવાન વિષ્ણુના મંદિરમાં તાલ અને ઝાંઝ વગેરે વગાડે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે સર્વના સાક્ષી નિરંજન અને જ્ઞાન સ્વરૂપ ભગવાન વિષ્ણુ છે તેઓ સંતુષ્ટ થાય તો સર્વ ધર્મોનું યથાયોગ્ય ફળ આપે છે. જે દેવાધિદેવ સુદર્શન ચક્રધારી શ્રી હરિના સ્મરણ માત્રથી સંપૂર્ણ કર્મ સફળ થાય છે તે જગદીશ્વર પરમાત્મા જ સમસ્ત કર્મોના ફળ છે. પુણ્યકર્મ કરનારા પુરુષો દ્વારા સદા સ્મરણ કરવાથી તે ભગવાન તેમના સર્વ પીડાઓને નાશ કરે છે, તેમની સર્વ પીડાઓનો નાશ કરે છે. ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કંઈ કરવામાં આવે છે તે અક્ષય મોક્ષનું કારણ થાય છે. ભગવાન વિષ્ણુ જ ધર્મ છે, ધર્મના ફળ પણ ભગવાન વિષ્ણુ જ છે. એ જ પ્રમાણે કર્મ, કર્મના ફળ અને તેમના ભોગતા પણ ભગવાન વિષ્ણુ જ છે. કાર્ય પણ વિષ્ણુ છે, કરણ પણ વિષ્ણુ છે, તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. યો દેવ સર્વ દગ વિષ્ણુ જ્ઞાન રૂપી નિરંજન સર્વધર્મ ફલમ પૂર્ણમ સંતુષ્ટ પ્રદદાતિ ચ યસ્ય સ્મરણ માત્રેણ દેવ દેવસ્ય ચક્રિણ ચક્રિણ સફલાની ભવંત્યેવ સર્વ કર્માણી ભૂપતે. પરમાત્મા જગન્નાથ સર્વ કર્મ ફલપ્રદ સત્કર્મ કર્તુ ભિન્નૃત્યમ સ્મૃત સર્વાર્થી નાશન તમુદ્દિશ્ય કૃતમ યચ્ચ તદના નત્યાય કલ્પતે. ધર્માણી વિષ્ણુ સ્વ ફલાની વિષ્ણુ સ વિષ્ણુ કર્માણી વિષ્ણુ સ્વ ફલાની ભોક્તા કાર્ય ચ વિષ્ણુ કર્ણાની વિષ્ણુર સન્માન કિંચિદ વ્યતિ રિક્તન્મસ્તિ. નારદ પુરાણ પૂર્વભાગ પહેલો અધ્યાય 13 એના શ્લોક સંખ્યા 50-53 અને અધ્યાય મૂળ અધ્યાય અનુક્રમણિકા પ્રમાણે 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.